શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ ચોથો અધ્યાય 69 નારદ સનાતન સંવાદ બ્રહ્માજી દ્વારા મરીચીને બ્રહ્મ પુરાણની અનુક્રમણિકા તથા તેના પાઠ શ્રવણ તેમજ દાનનું ફળ કહેવું. દેવર્ષિ નારદ વિનિત ભાવે સનાતનજીને પ્રણામ કરીને બોલ્યા, હે બ્રહ્મન, તમે પુરાણ વેતાઓમાં શ્રેષ્ઠ અને જ્ઞાન વિજ્ઞાનમાં તત્પર છો, તેથી મને પુરાણોના વિભાગોનો પૂર્ણરૂપે પરિચય કરાવો, જેનું શ્રવણ કરવાથી બહુ જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. અર્થાત પછી બીજું કંઈ જાણવાનું શેષ રહેતું નથી અને જે કરી લીધા પછી બહુ જ કરી લીધું એવો અહેસાસ થાય છે. પુરાણોના સ્વાધ્યાયથી વર્ણો અને આશ્રમોના આચાર ધર્મનો સાક્ષાત્કાર થઈ જાય છે. હે પ્રભુ, પુરાણ કેટલા છે, તેમની સંખ્યા અને તે દરેકના શ્લોક કેટલા છે, તે પુરાણોમાં ક્યાં ક્યાં આખ્યાનોનું વર્ણન છે, આ બધું મને કહો. ચારે વર્ણો સાથે સંબંધ ધરાવતી નાના પ્રકારની વ્રતકથાઓ પણ કહો. સૃષ્ટિક્રમથી વિભિન્ન વંશોમાં ઉત્પન્ન થયેલા સત્પુરુષોની જીવનકથાઓની પણ સારી રીતે જાણકારી આપવાની કૃપા કરો. કેમ કે તમારાથી અધિક બીજો કોઈ પુરાણોના ઉપાખ્યાનનો જાણકાર નથી, તેથી સર્વ સંદેહોનું નિવારણ કરનારા પુરાણોનું તમે વર્ણન કરો. સુતજી બોલ્યા, હે બ્રાહ્મણો. ત્યાર પછી નારદજીનું વચન સાંભળીને વક્તાઓમાં શ્રેષ્ઠ સનાતનજી એક ક્ષણ ભગવાન નારાયણનું ધ્યાન કરીને બોલ્યા. સનાતનજીએ કહ્યું, હે મુનિશ્રેષ્ઠ, તમને વારંવાર સાધુવાદ છે. પુરાણોનું પાખ્યાન જાણવા માટે જે તમને નિષ્ઠાપૂર્વકની બુદ્ધિ પ્રાપ્ત થઈ છે, તે સંપૂર્ણ લોકોનો ઉપકાર કરનારી છે. પૂર્વકાળમાં બ્રહ્માજીએ પુત્રસ્નેહથી મરીચી વગેરે ઋષિઓને આ સંદર્ભમાં જે કંઈ કહ્યું હતું, તેનું જ તમારી સમક્ષ વર્ણન કરું છું. એક સમયે બ્રહ્માજીના પુત્ર મરીચીએ, કે જેઓ સ્વાધ્યાય અને શાસ્ત્ર જ્ઞાન સંપન્ન તથા વેદ વેદાંગોના પારંગત વિદ્વાન છે, તેમણે પોતાના પિતાજી લોકસ્રષ્ટા બ્રહ્માજીની પાસે જઈને તેમને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. હે મુનીશ્વર, પ્રણામ કર્યા પછી તેમણે પણ નિર્મળ પુરાણોના ઉપાખ્યાન વિશે તમારા જેવો જ પ્રશ્ન કર્યો હતો. મરીચીએ કહ્યું, હે ભગવાન, હે દેવ દેવેશ્વર, તમે આ સંપૂર્ણ લોકોની ઉત્પત્તિ અને લયના કારણ છો, સર્વજ્ઞ છો, સૌનું કલ્યાણ કરનારા અને સર્વના સાક્ષી છો, તમને નમસ્કાર છે. હે પિતાજી, મને પુરાણોના બીજ લક્ષણ પ્રમાણ વક્તા અને શ્રોતા કોણ છે તે કહો, હું આ બધું સાંભળવા ઈચ્છું છું. બ્રહ્માજીએ કહ્યું, હે વત્સ, સાંભળો, હું પુરાણોનો સંગ્રહ કરી રહ્યો છું, જેને જાણી લીધા પછી ચર અને અચર સહિત સંપૂર્ણ સાહિત્યનું જ્ઞાન થઈ જાય છે. હે માનદ, બધા કલ્પોમાં એક જ પુરાણ હતું, જેનો વિસ્તાર 100 કરોડ શ્લોકોમાં હતો. તે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થોનું બીજ માનવામાં આવે છે. બધા શાસ્ત્રોની પ્રવૃત્તિ પુરાણોથી થઈ છે, તેથી સમય અનુસાર સંસારમાં પુરાણોનું જ્ઞાન ન હોવાનું જાણીને પરમ બુદ્ધિમાન ભગવાન વિષ્ણુ દરેક યુગમાં વ્યાસરૂપે પ્રગટ થાય છે. તેઓ દરેક દ્વાપરમાં 4 લાખ શ્લોકોના પુરાણોનો સંગ્રહ કરીને તેને 18 ભાગ કરી દે છે અને પૃથ્વી પર તે જ 18 પુરાણોનો પ્રચાર કરે છે. આજે પણ દેવલોકમાં 100 કરોડ શ્લોકોનું વિસ્તૃત પુરાણ વિદ્યમાન છે. તેના જ સારભાગનું 4 લાખ શ્લોકો દ્વારા વર્ણન કરવામાં આવે છે. બ્રહ્મપુરાણ, પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, વાયુપુરાણ, ભાગવત પુરાણ, નારદ પુરાણ, માર્કંડે પુરાણ, અગ્નિપુરાણ, ભવિષ્ય પુરાણ, બ્રહ્મવૈવર્ત પુરાણ, લિંગ પુરાણ, વારાહ પુરાણ, સ્કંદ પુરાણ, વામન પુરાણ, કુર્મ પુરાણ, મત્સ્ય પુરાણ, ગરુડ પુરાણ તથા બ્રહ્માંડ પુરાણ, 18 પુરાણ છે. હવે સૂત્રરૂપે એક એકની કથા તથા તેના વક્તા અને શ્રોતાના નામ સંક્ષેપમાં બતાવું છું, એકાગ્ર ચિત્તે સાંભળો. વેદવેતા મહાત્માજી વ્યાસજીએ સંપૂર્ણ લોકોના હિતને માટે પ્રથમ બ્રહ્મપુરાણનું સંકલન કર્યું. તે બધા પુરાણોમાં પ્રથમ અને ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ આપનારો છે. તેમાં નાના પ્રકારના આખ્યાન અને ઇતિહાસ છે. તેની શ્લોક સંખ્યા 10,000 છે. હે મુનીશ્વર, તેમાં દેવતાઓ, અસુરો અને દક્ષ વગેરે પ્રજાપતિઓની ઉત્પત્તિનું વર્ણન છે. એ પછી તેમાં લોકેશ્વર ભગવાન સૂર્યના પુણ્યમય વંશનું વર્ણન કરવામાં આવ્યું છે, જે મહાપાતકોનો નાશ કરનારો છે. તે જ વંશમાં પરમાનંદ સ્વરૂપ ચતુર્વ્યૂહ અવતારી ભગવાન શ્રી રામચંદ્રજીના અવતારની કથા કહેવામાં આવી છે. ત્યાર પછી તે પુરાણમાં ચંદ્રવંશનું વર્ણન છે અને જગદીશ્વર શ્રીકૃષ્ણના પાપહારી ચરિત્રનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. સંપૂર્ણ દ્વીપો, બધા જ ખંડો, વર્ષો તથા પાતાળ અને સ્વર્ગલોકનું વર્ણન પણ તે પુરાણમાં જોવા મળે છે. નરકોનું વર્ણન, સૂર્યદેવની સ્તુતિ અને કથા તથા પાર્વતીજીનો જન્મ તથા લગ્નનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ત્યાર પછી દક્ષ પ્રજાપતિની કથા અને એકામ્ર ક્ષેત્રનું વર્ણન છે. એકામ્ર ક્ષેત્રનું વર્ણન છે. હે નારદ, આ પ્રમાણે આ બ્રહ્મપુરાણના પૂર્વ ભાગનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એના ઉત્તર ભાગમાં તીર્થયાત્રા વિધિપૂર્વક પુરુષોત્તમ ક્ષેત્રનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. એમાં આજ શ્રીકૃષ્ણ ચરિત્રનો વિસ્તારપૂર્વક ઉલ્લેખ થયો છે. યમલોકનું વર્ણન તથા પિતૃઓની શ્રાદ્ધની વિધિ છે. આ ઉત્તર ભાગમાં જ વર્ણો અને આશ્રમ ધર્મોનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું છે. વૈષ્ણવ ધર્મનું પ્રતિપાદન, યુગોનું નિરૂપણ તથા પ્રલયનું પણ વર્ણન છે. યોગનું નિરૂપણ, સાંખ્ય સિદ્ધાંતોનું પ્રતિપાદન, બ્રહ્મવાદનું દિગ્દર્શન તથા પુરાણની પ્રશંસા વગેરે વિષય આવ્યા છે. આ પ્રમાણે બે ભાગમાં બ્રહ્મપુરાણનું વર્ણન કરવામાં આવ્યું છે, જે સર્વ પાપહર અને સર્વ રીતે સુખપ્રદ છે. એમાં સુત અને સોનકનો સંવાદ છે. આ પુરાણ ભોગ અને મોક્ષપ્રદ છે. જેઓ આ પુરાણ ભોગ અને મોક્ષપ્રદ છે, જે આ પુરાણને લખીને વૈશાખની પૂર્ણિમાએ અન્ન વસ્ત્ર અને આભૂષણો દ્વારા પૌરાણિક બ્રાહ્મણની પૂજા કરીને તેને સ્વર્ણ અને જલધેનુ સહિત આ પુરાણનું દાન કરે છે, તે સૂર્ય ચંદ્રમા અને તારાઓના અસ્તિત્વ કાળ સુધી બ્રહ્મલોકમાં વાસ કરે છે. હે બ્રહ્મન, જે બ્રહ્મપુરાણની અનુકમણિકા વિષય સૂચિનો પાઠ અથવા શ્રવણ કરશે તે પણ સમસ્ત પુરાણોના શ્રવણ અને પાઠનું ફળ પ્રાપ્ત કરી લે છે. જે ઇન્દ્રિયોને વશ કરીને હવિષ્યાન્ન ભોજન કરીને નિયમપૂર્વક સંપૂર્ણ બ્રહ્મપુરાણનું શ્રવણ કરે છે તે બ્રહ્મપદને પ્રાપ્ત થાય છે. હે વત્સ, આ વિષયમાં વધારે કહેવાથી શું લાભ? આ પુરાણના કીર્તનથી મનુષ્યની સર્વ કામનાઓ સિદ્ધ થઈ જાય છે. નારદ પુરાણ પૂર્વભાગ ભાગ 4 અધ્યાય 69 અનુકમણિકા પ્રમાણે ભાગ 4નો પહેલો અધ્યાય થાય છે, પણ સંસ્કૃત અનુકમણ પ્રમાણે પહેલો ભાગ થાય ભાગ 4નો પહેલો અધ્યાય, પરંતુ ગુજરાતી અનુવાદ પ્રમાણે સંસ્કૃત ભાગમાં આપણે ક્રમશઃ બધા જ અધ્યાયને એક નંબરમાં જ ગોઠવીએ છીએ, એટલા માટે આ શ્લોક સંખ્યા એટલે કે આ અધ્યાય છે 69મો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.